શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 148 પુરુષોત્તમ ક્ષેત્રની યાત્રાનો સમય. માર્કંડેશ્વર શિવ, વટવૃક્ષ, શ્રીકૃષ્ણ, બલભદ્ર તથા સુભદ્રાના અને ભગવાન ઋષિના દર્શન પૂજન વગેરેનું મહાત્મય. મોહિનીએ પૂછ્યું, દ્વિજશ્રેષ્ઠ, પુરુષોત્તમ ક્ષેત્રની યાત્રા ક્યાં સમયે કરવી જોઈએ અને માનદ પાંચે તીર્થોનું સેવન કઈ વિધિથી કરવું ઉચિત છે? એક એક તીર્થની અંદર સ્નાન, દાન અને દેવ દર્શન કરવાનું જે જે ફળ છે તે બધું અલગ અલગ જણાવો. પુરોહિત વસુ બોલ્યા, શ્રેષ્ઠ માનવ માટે ઉચિત છે કે જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીએ વિધિપૂર્વક પંચતીર્થોનું સેવન કરીને શ્રી પુરુષોત્તમના દર્શન કરવા. જે જ્યેષ્ઠની દ્વાદશી અવિનાશી દેવતા ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તેઓ વિષ્ણુલોકમાં પહોંચીને ત્યાંથી કદી પાછા આવતા નથી. મોહિની, તેથી જ્યેષ્ઠ માસમાં પ્રયત્નપૂર્વક પુરુષોત્તમ ક્ષેત્રની યાત્રા કરવી જોઈએ અને ત્યાં પંચતીર્થના સેવનપૂર્વક શ્રી પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ. જે અત્યંત દૂર હોવા છતાં પણ દરરોજ પ્રસન્ન ચિત્તે ભગવાન પુરુષોત્તમનું ચિંતન કરે છે અથવા જે શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિત્તે પુરુષોત્તમ ક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે યાત્રા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે દૂરથી ભગવાન પુરુષોત્તમના મંદિરના શિખર પર સ્થિત નીલચક્રના દર્શન કરીને તેને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે તે તુરંત પાપથી મુક્ત થઈ જાય છે. મોહિની, હવે હું પંચતીર્થોના સેવનની વિધિ કહું છું, સાંભળો. તે વિધિ કરી લેવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય થઈ જાય છે. પ્રથમ માર્કંડેય સરોવરમાં જઈને ઉત્તરાભિમુખે 3 વાર ડૂબકી મારવી અને નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું. સંસાર સાગરે મગ્નમ પાપગ્રસ્તમ ચેતનમ ત્રાહિમામ ભગ્ન નેત્રજ્ઞ ત્રિપુરારે નમો અસ્તુ તે. નમ શિવાય શાંતાય સર્વ પાપ હરાય ચ સ્નાનમ કરોમી દેવેશ મમ નશ્યતુ પાતકમ. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 55 શ્લોક સંખ્યા 14-15. આ અનુક્રમણિકા પ્રમાણેનો અધ્યાય છે. સંસ્કૃત અનુક્રમણિકા પ્રમાણે આ અધ્યાય પ્રમાણે આપો 148મો છે. અર્થાત ભગના નેત્રનો નાશ કરનારા ત્રિપુર નાશક ભગવાન શિવ, હું સંસાર સાગરમાં ડૂબેલો પાપી અને ચેતના રહિત છું. તમે મારી રક્ષા કરો, તમને નમસ્કાર છે. સમસ્ત પાપોને દૂર કરનારા શાંત સ્વરૂપ શિવને નમસ્કાર છે. હે દેવેશ્વર, હું અહીં સ્નાન કરું છું, મારા સંપૂર્ણ પાતક નષ્ટ થઈ જાય. આમ કહીને બુદ્ધિમાન પુરુષ નાભી સુધીના જળમાં સ્નાન કરીને પછી દેવતાઓ અને ઋષિઓનું વિધિપૂર્વક તર્પણ કરે, પછી તલ અને જળ લઈને પિત્રોને પણ તૃપ્ત કરે, પછી આચમન કરીને શિવ મંદિરમાં જાય. મંદિરમાં જઈને દેવતાની 3 વાર પરિક્રમા કરે, ત્યાર પછી માર્કંડેશ્વરાય નમઃ આ મૂળ મંત્રથી શંકરની પૂજા કરીને તેમને પ્રણામ કરે અને નીચેનો મંત્ર બોલીને તેમને પ્રસન્ન કરે. ત્રિલોચન નમસ્તે અસ્તુ, નમસ્તે શશિભૂષણ, ત્રાહી માં ત્વમ વિરૂપાક્ષ મહાદેવ નમો અસ્તુ તે. નારદ પુરાણ ઉત્તર ભાગ 55મા અધ્યાયનો 19મો શ્લોક. અર્થાત 3 નેત્રોવાળા શંકર તમને નમસ્કાર છે. ચંદ્રમાને ભૂષણ રૂપે ધારણ કરનારા તમને નમસ્કાર છે. વિકટ નેત્રોવાળા શિવજી તમને નમસ્કાર છે, તમે મારી રક્ષા કરો. મહાદેવ તમને નમસ્કાર છે. આ પ્રમાણે માર્કંડેય રુદમાં સ્નાન કરીને ભગવાન શંકરના દર્શન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે તથા સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન શિવના લોકમાં જાય છે. ત્યાર પછી કલ્પાંત સ્થાયી વટવૃક્ષની પાસે જઈને તેની 3 પરિક્રમા કરે, પછી નીચેના મંત્રથી ભક્તિપૂર્વક તે વડની પૂજા કરે. ઓમ નમો અવ્યક્ત રૂપાય મહતે નતપાલિને મહોદ કોપવિષ્ટાય નગ્રોધાય નમો અસ્તુ તે. અવસસ્ત્વમ સદા કલ્પે હરેશ્વાયતનમ વટ નગ્રોધ હર મે પાપમ કલ્પવૃક્ષ નમો અસ્તુ તે. નારદ પુરાણ ઉત્તર ભાગ 55મો અધ્યાય 24-25 શ્લોક સંખ્યા. અર્થાત જે અવ્યક્ત સ્વરૂપે મહાન તથા પ્રણત જનોનું પાલક છે, મહાન કારણોના જળમાં જે સ્થિત છે તે વટવૃક્ષને નમસ્કાર છે. હે વટ, તમે દરેક કલ્પમાં અક્ષય રૂપમાં નિવાસ કરો છો. નેગ્રોધ, તમારી શાખા કાળ પર શ્રી હરિનો નિવાસ છે. તમે મારા પાપ હરી લો. હે કલ્પવૃક્ષ, તમને નમસ્કાર છે. ત્યાર પછી ભક્તિપૂર્વક પરિક્રમા કરીને તે કલ્પાંત સ્થાયી વટવૃક્ષને નમસ્કાર કરવા તે કલ્પવૃક્ષની છાયામાં પહોંચી ગયા પછી મનુષ્ય બ્રહ્મહત્યાથી પણ મુક્ત થઈ જાય છે. પછી અન્ય પાપોની તો વાત જ ક્યાં છે? બ્રહ્મપુત્રી, ભગવાન શ્રીકૃષ્ણના અંગથી પ્રગટ થયેલા બ્રહ્મ તેજોમય વટવૃક્ષ રૂપી વિષ્ણુને પ્રણામ કરીને મનુષ્યને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞથી પણ વિશેષ ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરીને વિષ્ણુલોકમાં જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની સામે ઊભા રહેલા ગરુડને જે નમસ્કાર કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના વૈકુંઠ ધામમાં જાય છે. જે વટવૃક્ષ અને ગરુડજીના દર્શન કર્યા પછી પુરુષોત્તમ શ્રીકૃષ્ણ બલભદ્ર અને સુભદ્રા દેવીના દર્શન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જગન્નાથ શ્રીકૃષ્ણના મંદિરમાં પ્રવેશ કરીને તેમની ત્રણ પરિક્રમા કરવી, પછી નામ મંત્ર દ્વારા બલભદ્ર અને સુભદ્રા દેવીની ભક્તિપૂર્વક પૂજા કરીને નીચે પ્રમાણે બલરામજીને પ્રાર્થના કરવી. નમસ્તે હલધ્રુગ રામ, નમસ્તે મુશલાયુધ, નમસ્તે રેવતી કાંત, નમસ્તે ભક્ત વત્સલ, નમસ્તે બલિનામ શ્રેષ્ઠ, નમસ્તે ધરણીધર, પ્રલંબારે નમસ્તે અસ્તુ, ત્રાહિમામ કૃષ્ણ પૂર્વજ. નારદ પુરાણ ઉત્તર ભાગ 55માં અધ્યાયના 33-34 શ્લોક સંખ્યા. અર્થાત હળ ધારણ કરનારા રામ તમને નમસ્કાર છે, મૂસળને આયુધ રૂપે ધારણ કરનારા તમને નમસ્કાર છે, હે રેવતી રમણ તમને નમસ્કાર છે, હે ભક્ત વત્સલ તમને નમસ્કાર છે, બળવાનોમાં શ્રેષ્ઠ તમને નમસ્કાર છે, પૃથ્વીને મસ્તક પર ધારણ કરનારા શેષજી તમને નમસ્કાર છે, પ્રલંબ શત્રુ તમને નમસ્કાર છે, શ્રીકૃષ્ણના અગ્રજ તમને નમસ્કાર છે. આ પ્રમાણે કૈલાસ શિખર જેવા ગૌર શરીર તથા ચંદ્રમાથી પણ સુંદર મુખવાળા નીલ વસ્ત્રધારી દેવ પૂજિત અનંત અગ્નિ એક કુંડળથી વિભૂષિત અને ફણાઓ દ્વારા વિકટ મસ્તકવાળા રોહિણી નંદન મહાબળી હળધરને ભક્તિપૂર્વક પ્રસન્ન કરે. આ પ્રમાણે કરનાર પુરુષ મનોવાંછિત ફળ પ્રાપે છે. આ પ્રમાણે કરનાર પુરુષ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. અને સમસ્ત પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. બલરામજીની પૂજા પછી વિદ્વાન પુરુષ એકાગ્ર ચિત્તે દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. જે ધીર પુરુષ દ્વાદશાક્ષર મંત્રથી ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સદા પૂજા કરે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. મોહિની, દેવતા યોગી તથા સોમપાન કરનારા યાજ્ઞિક પણ તે ગતિને પ્રાપ્ત કરતા નથી જેને દ્વાદશાક્ષર મંત્રનો જપ કરનારા પુરુષ પ્રાપ્ત કરે છે. તેથી તે મંત્રથી ભક્તિપૂર્વક ગંધ પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જગદગુરુ શ્રીકૃષ્ણની પૂજા કરીને તેમને પ્રણામ કરવા, ત્યારબાદ આ પ્રમાણે પ્રાર્થના કરવી. જય કૃષ્ણ જગન્નાથ, જય સર્વાગનાશન, જય ચાણૂર કેશિગ્ન, જય કંસ નિષુદન, જય પદ્મ પલાક્ષાય પલાક્ષાશ, જય ચક્ર ગદાધર, જય નીલાંબુદશ્યામ, જય સર્વ સુખપ્રદ, જય દેવ જગત પૂજ્ય, જય સંસાર નાશન, જય લોકપતે નાથ, જય વાંછાફલપ્રદ, સંસાર સાગરે ઘોરે નિસ્સારે દુઃખ ફેનિલે, ક્રોધાગ્રાહકુલે રૌદ્રે વિષયોદકમ વિષયોદકસંપવલે સંપલવે નાના રોગોર્મિકલ લીલે મોહાવર્ત સુદુસ્તરે નિમગ્નો અહમ સુરશ્રેષ્ઠ ત્રાહી માં પુરુષોત્તમ. નારદ પુરાણ ઉત્તર ભાગ 55મા અધ્યાયના 44-48 શ્લોક સંખ્યા. અર્થાત જગન્નાથ શ્રીકૃષ્ણ તમારો જય હો, સર્વ પાપોનો નાશ કરનારા પ્રભો તમારો જય હો, ચાણૂર અને કંસનાશક તમારો જય હો, કમલલોચન તમારો જય હો, ચક્ર ગદાધર તમારો જય હો, નીલમેઘ જેવા શ્યામવર્ણ તમારો જય હો, સર્વને સુખ આપનારા પરમેશ્વર તમારો જય હો, જગત પૂજ્ય દેવ તમારો જય હો, સંસાર સંહારક તમારો જય હો, લોકપતે નાથ તમારો જય થાઓ, મનવાંછિત ફળ આપનારા દેવતા તમારો જય થાઓ. આ ભયંકર સંસાર સાગર સર્વથા નિસ્સાર છે, તેમાં દુઃખરૂપી ફીણ ભરેલું છે, એમાં ક્રોધરૂપી ગ્રાહ એટલે મગર રહે છે, એમાં વિષયરૂપી જળ ભરેલું છે, અનેક પ્રકારના રોગો જ તેની લહેરો છે, મોહરૂપી વમળોના કારણે આ અત્યંત દુસ્તર લાગે છે. હે સુરશ્રેષ્ઠ, હું આ સંસારરૂપી ઘોર સમુદ્રમાં ડૂબેલો છું, હે પુરુષોત્તમ મારી રક્ષા કરો. મોહિની, આ પ્રમાણે પ્રાર્થના કરીને જે દેવેશ્વર વરદાયક ભક્તવત્સલ સર્વ પાપહારી તેજસ્વી સંપૂર્ણ શુભ ફળોના દાતા ભરાવદાર ખભા અને બે ભુજાઓવાળા શ્યામવર્ણ કમળદળ જેવા વિશાળ નેત્રોવાળા વિશાળ વૃક્ષસ્થળવાળા વિશાળ ભુજાઓ પિત્તવસ્ત્ર અને સુંદર મુખવાળા શંખચક્ર ગદાધર મુગટ અને બાજુબંધથી સુશોભિત સર્વ શુભ લક્ષણો યુક્ત અને વનમાળાથી વિભૂષિત ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીને જે હાથ જોડીને તેમને પ્રણામ કરે છે તે હજારો અશ્વમેઘ યજ્ઞોનું ફળ પામે છે. બધા તીર્થોમાં સ્નાન અને દાન કરવાનું અથવા સંપૂર્ણ વેદોના સ્વાધ્યાય તથા સમસ્ત યજ્ઞોના અનુષ્ઠાનનું જે ફળ છે તે મનુષ્ય શ્રીકૃષ્ણના દર્શન અને પ્રણામ કરીને પ્રાપ્ત કરે છે. સર્વ પ્રકારના દાન વ્રત અને નિયમોનું પાલન કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે અથવા બ્રહ્મચર્ય વ્રતનું વિધિપૂર્વક પાલન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અને પ્રણામ કરીને પ્રાપ્ત કરી લે છે. ભામિની, ભગવાનના દર્શનના મહાત્મ્ય વિશે આથી વધારે કહેવાની ક્યાં જરૂર છે? ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિપૂર્વક દર્શન કરીને મનુષ્ય દુર્લભ મોક્ષપ્રદ પ્રાપ્ત કરી લે છે. બ્રહ્મકુમારી મોહિની, ત્યાર પછી ભક્તો પર સ્નેહ રાખનારા સુભદ્રા દેવીનું પણ નામ મંત્ર દ્વારા પૂજન કરીને તેમને પ્રણામ કરવા અને હાથ જોડીને આ પ્રમાણે પ્રાર્થના કરવી. નમસ્તે સર્વગે દેવી, નમસ્તે શુભ સૌખ્ય દે, ત્રાહી મામ પદ્મ પત્રાક્ષી કાત્યાયની, નમો અસ્તુ તે. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 55મો, 67 શ્લોક સંખ્યા 67. અર્થાત, એ દેવી, તમે સર્વત્ર વ્યાપ્ત રહેનારા અને શુભ સુખ આપનારા છો, તમને વારંવાર નમસ્કાર છે. કમળદળ જેવા વિશાળ નેત્રોવાળા કાત્યાયની સ્વરૂપા સુભદ્રે મારી રક્ષા કરો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે સંપૂર્ણ જગતને ધારણ કરનારા લોકહિતકારીણી વરદાયની તથા કલ્યાણમયી બલભદ્ર ભગીની સુભદ્રા દેવીને પ્રસન્ન કરીને મનુષ્ય દિવ્ય વિમાન દ્વારા વિષ્ણુલોકમાં જાય છે. આ પ્રમાણે બલરામ, શ્રીકૃષ્ણ અને સુભદ્રા દેવીને પ્રણામ કરીને ભગવાનના મંદિરમાંથી બહાર આવું. ત્યાર પછી જગન્નાથજીના મંદિરને પ્રણામ કરીને એકાગ્ર ચિત્તે તે સ્થાન પર જવું જ્યાં ભગવાન વિષ્ણુની ઇન્દ્રનીલમયી પ્રતિમા રેતીની અંદર છુપાયેલી છે. ત્યાં અદ્રશ્ય રૂપે સ્થિત ભગવાન પુરુષોત્તમને પ્રણામ કરીને મનુષ્ય વિષ્ણુધામમાં જાય છે. દેવી, જે ભગવાન સર્વદેવમય છે, જેમણે અડધું શરીર સિંહનું બનાવીને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો હતો, તે ભગવાન ઋષિ પણ પુરુષોત્તમ ક્ષેત્રમાં નિત્ય નિવાસ કરે છે. શુભે, જે ભક્તિપૂર્વક તે ભગવાન ઋષિદેવના દર્શન કરીને તેમને પ્રણામ કરે છે, તે મનુષ્ય સમસ્ત પાતકોથી મુક્ત થઈ જાય છે. જે માનવ આ પૃથ્વી પર ભગવાન ઋષિના ભક્ત છે, તેમને કોઈ પાપ સ્પર્શ કરી શકતું નથી અને તેમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રયત્નપૂર્વક ભગવાન ઋષિના શરણમાં જવું જોઈએ, કેમ કે તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી ફળ પ્રદાન કરે છે. બ્રહ્મપુત્રી, તેથી સંપૂર્ણ કામનાઓ અને ફળને આપનારા મહાપરાક્રમી ઋષિદેવની સદા ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શુદ્ર અને અંત્યજ વગેરે મનુષ્ય માત્ર ભક્તિ વડે સુરશ્રેષ્ઠ ભગવાન ઋષિની આરાધના કરીને જન્મોના અશુભ તથા દુઃખથી છુટકારો મેળવી લે છે. વિધિનંદિની, હું અજીત, અપ્રમેય તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા ભગવાન ઋષિનો પ્રભાવ બતાવું છું. સાંભળો સુવ્રતે, તેમના સમસ્ત ગુણોનું વર્ણન કોણ કરી શકે છે? તેથી હું પણ તેમના ગુણોનું સંક્ષેપમાં જ વર્ણન કરીશ. આ લોકમાં જે કોઈ દેવી અથવા માનુષી સિદ્ધિઓ છે, તે બધી ભગવાન ઋષિની કૃપાથી સિદ્ધ થાય છે. ભગવાન ઋષિના કૃપા પ્રસાદથી સ્વર્ગ, મૃત્યુલોક, પાતાળ, અંતરિક્ષ, જળ, અસુરલોક તથા પર્વત આ બધા સ્થાનોમાં મનુષ્યની અબાધ ગતિ થાય છે. સુભગે, આ સંપૂર્ણ ચરાચર જગતમાં કોઈ પણ એવી વસ્તુ નથી જે ભક્તો પર નિરંતર કૃપા કરનારા ભગવાન ઋષિ માટે અસાધ્ય હોય. હવે હું ઋષિદેવના પૂજનની વિધિ જણાવું છું, જે ભક્તોને માટે ઉપકારક છે, જેના વડે ભગવાન ઋષિ પ્રસન્ન થાય છે. ભગવાન ઋષિના યથાર્થ તત્વને દેવતાઓ અને અસુરો પણ જાણતા નથી. ઉત્તમ સાધકે શાક, જવની લાપસી, મૂળ, ફળ, ખોળ તથા સત્તુ વડે ભોજનની આવશ્યકતા પૂરી કરવી અથવા માત્ર દૂધ પીવું, ઘાસ, પાન અથવા લંગોટી માત્રથી શરીરને ઢાંકવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી અને ભગવાન ઋષિના ધ્યાનમાં તત્પર રહેવું, વનમાં, એકાંત પ્રદેશમાં, નદીના સંગમ અથવા પર્વત પર, સિદ્ધ ક્ષેત્રમાં તથા ભગવાન ઋષિના આશ્રમમાં જઈને અથવા કોઈપણ સ્થાને ભગવાન ઋષિની સ્થાપના કરીને જે વિધિપૂર્વક તેમની પૂજા કરે છે, તે ઉપપાતકી પણ ઉત્પાતકી હોય કે મહાપાતકી, તે સમસ્ત પાતકોથી મુક્ત થઈ જાય છે. ત્યાં ઋષિજીની પરિક્રમા કરીને તેમની ગંધ, પુષ્પ અને ધૂપ વગેરે સામગ્રીઓ વડે પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ધરતી પર માથું ટેકવીને ભગવાનને પ્રણામ કરવા અને કપૂર તથા ચંદન સહિત ચમેલીના ફૂલ ભગવાન ઋષિના મસ્તક પર ચડાવવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન ઋષિ કોઈ પણ કાર્યમાં કદી નિરાશ થતા નથી. ઋષિ કવચનો એકવાર પાઠ કરવાથી મનુષ્યના સંપૂર્ણ ઉપદ્રવો શાંત થઈ જાય છે. ત્રણ વાર જપ કરવાથી તે દિવ્ય કવચ દ્વારા દૈત્યો અને દાનવોથી રક્ષા કરી શકે છે. ત્રણ વાર જપ કરીને સિદ્ધ કરેલું કવચ ભૂત, પિશાચ, રાક્ષસ, દેવતાઓ અને અસુરોને માટે પણ અભેદ્ય હોય છે. મોહિની, સંપૂર્ણ કામનાઓ અને ફળોના દાતા મહાપરાક્રમી ઋષિની સદા ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. શુભે, ભગવાન ઋષિના દર્શન, સ્તવન, નમસ્કાર અને પૂજન કરીને મનુષ્ય રાજ્ય, સ્વર્ગ અને દુર્લભ મોક્ષ પણ પ્રાપ્ત કરી લે છે. ભગવાન ઋષિના દર્શન કરીને મનુષ્યને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તથા તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે ભક્તિપૂર્વક નિસ્વરૂપધારી ભગવાનના એકવાર પણ દર્શન કરી લે છે તે મન, વાણી અને શરીર દ્વારા થનારા સંપૂર્ણ પાતકોથી મુક્ત થઈ જાય છે। દુર્ગમ સંકટમાં ચોર અને હિંસક પ્રાણી દ્વારા પીડા ઉત્પન્ન થવાથી, દુર્ગમ સ્થાનમાં પ્રાણ સંકટના સમયે વિષ, અગ્નિ અને જળના ભયથી, રાજા વગેરેનો ભય પ્રાપ્ત થતા, ઘોર યુદ્ધમાં અને ગ્રહો તથા રોગ વગેરેની પીડા પ્રાપ્ત થતા, જે પુરુષ ભગવાન ઋષિનું સ્મરણ કરે છે તે સંકટોથી છૂટી જાય છે। જેમ સૂર્યોદય થતાં ભારે અંધકાર નષ્ટ થઈ જાય છે, તેવી રીતે ભગવાન ઋષિના પ્રસન્ન થવાથી મનુષ્ય અનેક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે। મનુષ્ય જે જે કામનાઓનું ચિંતન કરતો રહીને ભગવાન ઋષિનું ભજન કરે છે તે બધી કામનાઓને અવશ્ય પ્રાપ્ત કરી લે છે। અધ્યાય 148 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।